Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan. સહજાનંદ સ્વામી મહારાજની વાણી મંગલ રૂપિણી ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલ દે ચ દોર્વિલસિતમ ૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મ્યમ અધ્યાય 19 શ્લોક નંબર 22 ભગવાન નરનારાયણ બદ્રિકાશ્રમને વિશે નારદજીને ભગવાનનું જે પર સ્વરૂપ છે એમને વિશે જે ગુણો રહ્યા છે અને એ કેવી રીતે પ્રસન્ન થાય છે એમની વાત કરે છે. પર સ્વરૂપનું વર્ણન ગઈકાલે થોડું આપણે સાંભળ્યું હતું, આજે એકાદો શ્લોક છે અને ત્યાર પછી આગળ એમનો જે પ્રસન્ન કરવાનો, ભગવાનને પ્રસન્ન કરવાનો ઉપાય છે એ ભગવાન નારાયણ આજે નારદજીને કહેશે. સમસ્ત કલ્યાણ ગુણો નિર્ગુણશ્ચેશ્વરે ઈશ્વરઃ પરયા વિદ્યયા વેદ્ય ઉપાસ્યો બ્રહ્મ બે પ્રભુ. કે સમસ્ત કલ્યાણકારી જેટલા પણ ગુણો છે એ તમામ ગુણોના નિધિ, ગુણોની ખાણ એવા એ ભગવાન છે. કરુણા, ઉદારતા, વાત્સલ્યપણું, ભક્તવત્સલ ભગવાન છે. પૂજ્યપાદ ધર્મવલ્લભદાસજી સ્વામી એક વખત નવસારીમાં બહુ સરસ સંતોને વાત કરી હતી. સ્વામી કહે કે સંતો તમે ભણો છો તો આપણે જેમ માનસી પૂજાની અંદર પુષ્પના હાર ધરાવીએ, સુવર્ણના રત્નોના હાર ધરાવીએ, એવી માનસી પૂજા કરીએ એ તો ઠીક છે, સારી જ છે, પણ ભણનારા સંતોએ તો એવી માનસી પૂજા કરવી જોઈએ કે જેટલા ભગવાનના ગુણોનું વર્ણન આવે છે એ ગુણ એમના થકી ભગવાન વિભૂષિત છે તો એમના આભૂષણો ધરાવવા જોઈએ એમ. અને સતાનંદ સ્વામીએ ધરાવ્યા. સતાનંદ સ્વામી એવું કહી અતિ કારુણ્ય નયનાય નમઃ, કે ભગવાનની આંખો એમના નયન નેત્રકમળ એમનું દર્શન થાય અને એ દર્શનની સાથે ભગવાનની આંખમાંથી વહેતો કરુણ રસ, કરુણારસ, કરુણ કરતા કરુણારસ છે એમના દર્શન થાય. આંખ આંખમાં ફરક છે ને, આપણે કોકની ઉપર જોઈએ ને અને આપણી નજર જેના ઉપર પડે એ બિચારો ધન્ય ધન્ય થઈ જાય, કારણ કે આ લોકમાંથી નિર્વાસનિક થઈ જાય, બધી બાજુથી ધોવાઈ જાય. અને ભગવાનની નજર જેમના ઉપર પડે એ ધન્ય ધન્ય થઈ જાય, એ બીજી રીતે ધન્ય ધન્ય થઈ જાય કે એને ભગવાન પોતે મળી જાય. ભગવાનની આંખમાંથી કરુણા એ સતત વહી રહી છે. હવે જ્યારે આપણે દર્શન કરીએ, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, રસે ભરી છે તારી આંખડી હો રસીલા લાલ, રસે ભરી છે તારી આંખડી. એ રસ કયો? કરુણા. અતિ કારુણ્ય નયનાય નમઃ. આ એક કરુણા નામના ગુણથી ભગવાનના નેત્રકમળ એમનું દર્શન થયું. એવી જ રીતે હાથના જ્યારે દર્શન કરીએ, મહારાજ અભયપદ આપે છે. અભય ચિહ્ન જે છે મહારાજના હસ્તકમળમાં, એ તમામ જીવ પ્રાણી માત્ર જે એમનો આશરો કરે છે એમને નિર્ભય કરે છે. એમને કાળ, કર્મ કે માયા એ ક્યારેય ડરાવતા નથી. એમનો એમને હૃદયમાં ભય રહેતો નથી. હાથના જ્યારે દર્શન કરીએ, હસ્તકમળના જ્યારે દર્શન કરીએ, ત્યારે ભગવાન જે નિર્ભય નામના ગુણને ધારી રહ્યા છે અને એ ગુણ થકી આપણે નિર્ભય થઈએ છીએ એવી ભાવના કરીએ. આવી રીતે દરેક અંગ છે એમના ધ્યાનની અંદર, ધ્યાનના પદ હોય તો એમાં ક્યાંક ક્યાંક ઉપમાઓ આપી હોય, એમના આધારે ગુણ છે એ કહેવાયા હોય. કોઈ કીર્તનોની અંદર, પછી દર વખતે અલગ અલગ હોય, કીર્તનોની અંદર નંદ સંતોએ એ ભગવાનના ગુણો એમના થકી ભગવાનનું સ્તવન કર્યું હોય. સ્વરૂપ તો છે જ, પણ એમની સાથે ગુણો છે ને એ ભગવાનના આભૂષણ છે. ભગવાન અતિશય રૂપાળા છે, અને અતિશય રૂપાળા વ્યક્તિ હોય તો એને સારા વસ્ત્રો પહેરાવીએ અને સારા ઘરેણા પહેરાવીએ તો એ અતિશય શોભાયમાન થાય, એમ ભગવાન છે એ પોતે જ અતિશય રૂપાળા છે, સ્વરૂપવાન છે, ખાનદાન છે, સજ્જન, અતિસજ્જન, એમ સજ્જન પણ ન કહી શકાય, સજ્જનોમાં પણ અતિસજ્જન, અતિશુદ્ધ સ્વરૂપ છે, કુંદન સમાન છે. અને એવા ભગવાન જ્યારે છે ત્યારે એ ભગવાનને હજી એમાંય આભૂષણો ધરાવીએ તો, અને આવા ગુણોના આભૂષણો ધરાવીએ તો, દુનિયાની અંદર માણસ જે માન સન્માન મેળવે છે એ ગુણોના આધારે મેળવે છે, છે કે નહીં? ખાલી સર્ટિફિકેટ લઈને આટા મારીએ તો કોઈ જોબ ન આપે, પણ થોડીક જો સ્કિલ હોય તો બધા જ એમ કે તમે અમારે ત્યાં આવો ને, તમે અમારે ત્યાં આવો ને 2000 વધારે દેશો. ગુણ છે એટલે એમ ભગવાનના ભક્ત હોય એમાંય કંઈક ગુણ હોય, બીજાને મદદ કરવાનો ગુણ હોય, અરસપરસ પ્રેમ ભાવ હોય, સુહૃદ ભાવ હોય, મૈત્રી, કરુણા, મુદિતા, આ તમામ ગુણો હોય તો એમની આજુબાજુમાં બધા ભગવાનના ભગતને જવું ગમે. હો, ગમે કે નહીં? અને બાકી થોડા ગુણ ઓછા હોય પણ હોય ભગવાનના ભગત તો ગુણોના આધારે એમનું માન અને સન્માન છે. પરમેશ્વર તો ગુણોના નિધિ છે, એટલે બધા આપણે એમની પાસે જઈએ છીએ, પણ એમાંથી આપણે શીખવાનું એટલું કે એ જેવા ગુણોના નિધિ છે એમનું દર્શન કરી, એમનું મનન કરી, એમના ગુણો, એમના આભૂષણો ધરાવી અને એ આપણે વિશે આવિર્ભાવ કરવો. કલ્યાણકારી જેટલા પણ ગુણો શાસ્ત્રોની અંદર કહ્યા છે, તમામ ગુણોના નિધિ એવા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. પછી પાછું કહ્યું, એમ છતાં એ પાસે નિર્ગુણ છે. નિર્ગુણ એટલે એક અર્થ એ તો છે જ, નિર્ગુણ એટલે માયાના ગુણોથી રહિત, પણ બીજો અર્થ એક એવો પણ છે કે ભગવાન ગુણોથી જ વિભૂષિત થાય છે એવું નથી, એ ગુણો વગર પણ વિભૂષિત છે, સ્વયં પોતે વિભૂષિત છે. એટલે હરિલામૃતની અંદર ભક્તિ માતાને જ્યારે અક્ષરધામના દર્શન કરાવ્યા અને ત્યારે એ જે પર સ્વરૂપ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના ત્યાં દર્શન થયા અને પછી એમનું જે વર્ણન કર્યું, એ વર્ણન કરતાં કરતાં કે નાસિકા છે એ આવી શોભે છે, દીપ સમાન ને પોપટ સમાન, ને પછી એમના હસ્તકમળ આવા છે, ને બધી જ ઉપમાઓ આપી અને પછી વિહારીલાલજી મહારાજે એવું લખ્યું કે આ જેની જેની ઉપમા અપાય છે એ તો એની તોલે પણ ન આવે, પણ એમ છતાંય તે આપણને થોડુંક અનુભવને અહેસાસ થાય એટલા માટે, બાકી તો ભગવાન છે એ એમના કરતાં પણ અધિક છે. એ ઉપમાઓ જેવી રીતે છે એવી જ રીતે અલંકારો આપણે ઘણી વખત દર્શન કરતા હોઈએ ત્યારે કે આજે મહારાજ મુગટમાં બહુ સારા શોભે છે, આજે મહારાજ મુગટમાં બહુ સારા શોભે છે. એક વાક્ય આવું ક્યારેક આપણે બોલીએ, બીજું વાક્ય એવું બોલીએ કે આજે મુગટ એવો ધરાવ્યો છે ને એટલે મુગટના આધારે ભગવાનની શોભા અતિ થઈ ગઈ છે. હલો, બેમાં ફેર છે ને? મુગટના આધારે ભગવાનની શોભા તો ભગવાન થોડાક, અને મુગટ તો મુક્ત જ હોય, અને એ મુગટ એમાં ભગવાન અતિશય શોભી રહ્યા છે, તો ભગવાન હજી એ મુગટ છે એ શોભામાં વધારો કરવા માટે, અતિશયાધાન કરવા માટે એવું આપણને દર્શન થાય છે. એટલે નિર્ગુણનો એક બીજો અર્થ એમ પણ છે કે જેટલા પણ કલ્યાણકારી ગુણ છે એ તો ભગવાનની અંદર છે જ, પણ એ ન હોય તો પણ ભગવાન છે એ અતિશય શોભાયમાન છે, અતિશય પૂજનીય છે, અતિશય સન્માનનીય છે, આશરો કરવા યોગ્ય છે. એ ગુણો તો શું કામના? તો ભગવાને બે પર્પઝ માટે ગુણો રાખ્યા છે. એક, જેટલા પણ ગુણ છે એ બધા ગુણો પણ ચૈતન્ય છે. હલો, બધી સ્કિલ છે ને એ ચૈતન્ય છે. આપણે ત્યાં પૃથ્વી છે એ દેવતા કહેવાય, દેવી કહેવાય ને, જળ છે એ દેવતા છે, અગ્નિ છે એ દેવતા છે, એ એક ફિઝિકલ એમનું ફોર્મ છે, એમનું સ્વરૂપ છે, અને એ સ્વરૂપમાંથી પછી અગ્નિ નારાયણ અગ્નિની જ્વાળાઓ પ્રગટ કરે છે. એટલે જેમ આપણે એક માણસના શરીરમાં છીએ એવી જ રીતે એ સાકાર સ્વરૂપે એમને એક શરીર છે, અને એમના આધારે બધું કાર્ય થઈ રહ્યું છે. એવી જ રીતે આ તમામ ગુણો છે ને એ પણ ચૈતન્ય છે. એ માત્ર કલા કૌશલ્ય કે પ્રેક્ટિસ એના ઉપર જ ડિપેન્ડ છે એવું નથી, એ તો બહુ કાર્યભાગ છે, પણ એ ચૈતન્ય ગુણો જે છે એ ચૈતન્ય ગુણો એટલા બધા ગુણવાન હોવા છતાંય એમને એવું લાગે છે કે અમારા કરતાં ગુણવાન આ પુરુષોત્તમ નારાયણ છે, અમારે એમનો આશરો કરવો જોઈએ, અને એમના આશરે હશું ને તો જ અમારી અંદર કલ્યાણકારીતા આવશે, તો જ અમારી શોભા છે. એટલા માટે એ ગુણોને ભગવાન આશરો આપે છે. ભગવાન તો સર્વના આશ્રયરૂપ છે. જીવ પ્રાણી માત્રના આશ્રયરૂપ છે તો ગુણોના તો હોય જ, ગુણોના કલ્યાણને માટે ભગવાન છે એમને એક આશરો આપે છે. બીજું કે એ ગુણોના આધારે આ લોકમાં જેટલા પણ જીવાત્માઓ છે એ જીવાત્માઓને પરમાત્મા સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. થાય કે નહીં? આપણને ભગવાનના બે ચરિત્ર મહારાજ છે એ પ્રગટ છે, હજરા હજુર છે અને રક્ષા કરે છે. ભક્તવત્સલપણાના બે ચરિત્ર સંતો કહે એટલે આપણા હૃદયમાં કેટલો બધો ભાવ થઈ જાય. ફલાણા ભગત હતા ને મહારાજે આવી રક્ષા કરી, ફલાણા ભગત. ભક્ત ચિંતામણીમાં બધું જ આપણે વાંચીએ, બધો આખો પાઠ કરી લઈએ, પરચા પ્રકરણ આવે ત્યારથી ફરી જાય ને. કેમ? તો કે પરચા પ્રકરણમાં ભગવાનના ભક્તોની જે રક્ષા થઈ છે એની રક્ષાના આધારે ભગવાનમાં આપણને જે અહોભાવ થાય છે, ભગવાન પ્રત્યે જે આપણને સમર્પણ ભાવ થાય છે, ભગવાન પ્રત્યે જે આપણી ભક્તિ થાય છે, એ ગુણને આધારે થઈ. એ ગુણ ભક્તવત્સલપણાનો ગુણ ભગવાને ધારણ કર્યો, અને એ ભક્તવત્સલપણાના ગુણને આધારે ભગવાને ભક્તની રક્ષા કરી, અને એ ગુણ જ્યારે આપણને દર્શન થયા એટલે આપણને પણ એમ થયું કે આપણે પણ ભગવાનને એ રીતે ભજીએ જે રીતે એ ભગવાનના ભક્તોએ ભજ્યા છે. એટલે એ ગુણો ભગવાનના ભક્તોને, જગતના તમામ જીવાત્માઓને પોતાનો આશ્રય કરાવવામાં, પોતાનાથી નજીક લઈ આવવામાં, એમનું કલ્યાણ કરવામાં એ સર્વોત્તમ ઉપયોગી હોવાથી ભગવાન છે એ ગુણોને ધારણ કરી રહ્યા છે. બાકી એમને ગુણોને ધારણ કરવાની કોઈ જરૂર નથી. આપણે ધારણ કરવા પડે રાજી કરવા માટે, પણ એમને ધારણ કરવાની જરૂર નથી. ભગવાન છે નિર્ગુણ છે, એક જે અર્થ કે માયાના જે ત્રણ ગુણ છે સત્ય સત્વ રજ અને તમ, એમનું કાર્ય એ ત્રિકાળને વિશે ભગવાનના સ્વરૂપમાં નથી, એટલે ભગવાનને નિર્ગુણ કહ્યા છે, માયાના ગુણોથી રહિત. ઈશ્વરોના પણ ઈશ્વર એવા ભગવાન છે. પરયા વિદ્યયા વૈદ્ય, વિદ્યા બે પ્રકારની છે, એક પરા અને બીજી અપરા. પરાવિદ્યા એટલે ઉપનિષદની અંદર ભગવાનોનું જે વર્ણન છે, ભગવાનનું જે સ્વરૂપનું વર્ણન છે, એ બધી પરાવિદ્યા, ભગવાનના સ્વરૂપનું જે જ્ઞાન થાય એ પરાવિદ્યા. અને અપરાવિદ્યા એટલે પૈસાનું જે જ્ઞાન થાય, આ લોકનું જે જ્ઞાન થાય, MBA કરવું, MTech કરવું, BTech કરવું, અને પછી બધા ટેકનિકલ પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય અને ભાઈના ટેકનિકલ પ્રોબ્લેમ ચાલુ થાય. બધું ભણ્યા પછી જ પ્રોબ્લેમ ચાલુ થાય ને? પણ ભગવાન છે એમને જાણવા માટે પરાવિદ્યા, જે વેદો ઉપનિષદો એમને વિશે કહી છે, શાસ્ત્રોને વિશે કહી છે, એ વિદ્યા આત્મવિદ્યા, પરમાત્મા વિદ્યા. એ વિદ્યા થકી જ પરમાત્મા જાણી શકાય છે, પરમાત્માના સ્વરૂપનો બોધ થાય છે. એટલે શાસ્ત્ર દ્વારા જ પરમાત્માના સ્વરૂપનો બોધ થાય છે. ઉપાસ્ય, અને ભગવાન છે ઉપાસના કરવા યોગ્ય છે, એમની સાથે સંબંધ બાંધવાનો, સ્વામી સેવક ભાવની ઉપાસના. મહારાજે વચનામૃતમાં મધ્ય પ્રકરણના 67મા વચનામૃતમાં કહ્યું, મુક્ત અને પુરુષોત્તમ નારાયણ એ બંને વચ્ચે ભેદ છે તો કેવી રીતે રહે છે? કારણ કે ભગવાનના ભક્ત જ્યારે આ લોકમાંથી અક્ષરધામમાં જાય ત્યારે ભગવાન એમને પોતાના સરખું સામર્થ્ય, પોતાના સરખું ઐશ્વર્ય, પોતાના સરખું જ બધું આપી દે છે, તો પછી ખબર કેમ પડે આમાં ભેદ કેમ રહે? બધું એક સરખું જ થઈ જાય ને? સ્વામી સેવક ભાવ કેમ રહે? ઉપાસના કેમ રહે? અને ત્યારે મહારાજે એમ કહ્યું કે મુક્તો છે એવું જાણે છે કે જેટલું ભગવાને મને આપ્યું છે એટલું ને એટલું આ અનંત કોટી મુક્તો છે બધાને આપ્યું, છતાંય ભગવાનની પાસે ખૂટતું નથી, એ અખૂટ છે, તો એ ભગવાનની પાસે હશે કેટલું? એટલે એમને ભગવાનની સાથે સ્વામી સેવક ભાવનો સંબંધ છે એ સદાને માટે રહે છે. અને સ્વામી સેવક ભાવનો સંબંધ રહે એટલે ઉપાસના રહી, ભગવાન છે ઉપાસના કરવા યોગ્ય છે. અને કોને કોને? માત્ર જીવાત્મા હોય નહીં, પણ જે બ્રહ્મ સ્થિતિને પામી ગયા છે, બ્રહ્મભીહી, એવા લોકોને પણ ઉપાસના કરવા યોગ્ય છે. એવા દિવ્ય મૂર્તિ, એવા ભગવાન જે સર્વના નિયંતા છે, ઈશાનમ, ઈશાન એટલે નિયંત્રણ કરનારા, ઈશ નિયંતૃત્વે, દેવ ઈશ્વર જીવ માયા બ્રહ્મ પરબ્રહ્મ તમામના નિયંતા ભગવાન છે. ગઈકાલે આપણે વાત કરતા હતા ને કે ભગવાન છે એ દરેક જીવાત્માની અંદર, આત્માની અંદર વ્યાપીને રહ્યા છે, પણ એમને જીવાત્માના દોષો છે અડતા નથી. માયાના દોષો, માયાનું કાર્ય, કારણ શરીર એ જીવાત્માને અડે છે, જીવાત્મા સુખી દુઃખી થાય છે, પણ ભગવાન સુખી દુઃખી થતા નથી. તો ભગવાન સર્વવ્યાપી છે, ભગવાન સર્વેશ્વર છે, ભગવાનની પાસે એટલી બધી શક્તિ છે કે એમણે એમ કહ્યું કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. તો જીવાત્મા જે પણ સારું નરસું કરે તેમની મરજી વગર તો નહીં થતું હોય. હલો, કર્મ સ્વાતંત્ર્ય. આપણે ક્યારેક ભેળપુરીની લારીએ જઈને ક્યારેક ક્યારેક ટેસ્ટ કરી આવ્યા તો એમાં આપણો કાંઈ વાંક છે? કારણ કે ભગવાનની મરજી વિના તો પાંદડું હલતું નથી. તો આટલી મોટી ભેળપુરી થોડી આપણા પેટમાં વહી જાય. અંદરથી એક વખત તો ના પાડી દે, મર્યાદા આપી છે. પણ તો ભગવાનનું એમ કે સર્વ કરતા પણ રહ્યું નહીં ને, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. તરણું એટલે તો કેટલી વાત થઈ ગઈ, પણ એની મરજી વગર તો તોડી નથી શકતા ને. એમ સ્વતંત્રતા આપી છે એટલે કરી શકે. બરાબર છે. નિયંત્રણ જે છે એ ભગવાનનું, આપણે વચ્ચે ચર્ચા કરી હતી, ભગવાનનું નિયંત્રણ છે ને એ અલગ પ્રકારનું છે. આપણે નિયંત્રણ કરીએ તો આપણે સવારથી લઈને સાંજ સુધી બધું જ વોચ કરીએ ને હું કહું એમ જ થવું જોઈએ એવું નિયંત્રણ આપણે માનીએ છીએ. ભગવાન પણ એવું જ માને છે, પણ એમ છતાંય ભગવાને અમુક સ્વતંત્રતા આપી છે. બહુ સારા સારા બિઝનેસમેન હોય તો એક બિઝનેસમેને એવું લખ્યું કે વોટ ઇઝ અ સિક્રેટ ઓફ સક્સેસ, તમારી આટલી મોટી કંપની છે અને આટલો બધો પ્રોગ્રેસ કર્યો તો એનું સિક્રેટ હું. તેમણે કહ્યું કે બે જ વાનું, એક કે હું નક્કી કરું છું કે મારે શું કરવાનું, અને બીજું મારા એમ્પ્લોયે શું નક્કી કરવાનું એ નક્કી કરે. કે એટલે કોઈ કંઈ કીધું ભાઈ એમ થોડું કંઈ ચાલે, તમે તમારું નક્કી કરો ને એ એનું નક્કી કરે તો કંપની તો ચાલે જ નહીં. કંપનીમાં તો બધાનું એક જ વિઝન હોય ને, જે લીડર હોય મેનેજર હોય એ બધા આપતા હોય. તો કે એમ નહીં કે થોડુંક સમજવામાં ફેર થાય છે તમારે. બહુ સીધું સાદું, વોટ ટુ ડૂ, વોટ ટુ ડૂ, વાય ટુ ડૂ, એન્ડ વિધિન વોટ ટાઈમ ટુ ડૂ, એન્ડ વોટ ક્વોલિટી આઈ વોન્ટ, આટલી વસ્તુ હું નક્કી કરું કે આ ક્વોલિટી જોઈ છે, આટલા ટાઈમની અંદર જોઈ છે, આ કરવાનું છે અને આટલા માટે કરવાનું છે, આટલું હું નક્કી કરું એઝ એ લીડર. તો પછી એ લોકો શું નક્કી કરે? તો કે આ બધું જ નક્કી, આટલું આપી દીધા પછી હાઉ ટુ ડુ એન્ડ હુ વિલ ડુ એ નક્કી કરે. હાઉ ટુ ડુ, કેવી રીતે કરવું અને કોણ કોણ કરશે એ બધા એ નક્કી કરે. એની ટીમ બનાવી લઈએ, જેમ કરવું એ બોલાને રોલ અડધો આપો, એના આને આપો, એ બધું એના ઉપર, એમાં ઇન્ટરફિયરન્સ આપણે કાંઈ નહીં કરવાનું. આપણે આપણા ટાઈમની અંદર રિઝલ્ટ મળવું જોઈએ ને એ જ ક્વોલિટી મળવી જોઈએ, આટલું જ ચેક કરવાનું. એટલી સ્વતંત્રતા માણસને આપવી જોઈએ કે તો એને કામ કરવાની મજા આવે, અને એટલે એને અહીંયા સ્વતંત્રતા ફીલ થાય છે. પોતાની શક્તિ છે એ જેટલી વાપરવી પડે એટલી વાપરી નાખે છે, અને એમના આધારે અમારી કંપની છે એ સફળ છે. ભગવાનનું પણ આવું જ કંઈક નિયંત્રણ છે. વોટ ટુ ડુ, વાય ટુ ડુ, વિધિન વોટ ટાઈમ ટુ ડુ, અને વોટ ક્વોલિટી વી વોન્ટ, આ ચારવાનું ભગવાન નક્કી કરીને પછી જ આપણને મોકલે છે, અહીંયા પેકેજ આપે છે. હાઉ ટુ ડુ એન્ડ હુ વિલ ડુ એ બધું તમારે નક્કી કરવાનું. વોટ ટુ ડુ, કલ્યાણ કરવાનું છે, ભગવાને નક્કી કરીને જ મોકલ્યું છે. માત્રાર્થમ ભવાર્થમ ચ યાત્મને અકલ્પનાય ચ. વાય ટુ ડુ, તો કે અનંત જન્મથી જે સંસાર ચક્રની અંદર માયામાં ફસાયેલા છીએ એમાંથી મુક્તિ પામીએ એટલા માટે, એ દુઃખમાંથી દૂર થાવ, દુઃખને છોડી અને સુખ સાગરની અંદર માણીએ એટલા માટે આ કરવાનું છે. વિધિન વોટ ટાઈમ ટુ ડૂ? કોઈકને 80 વર્ષ આપ્યા છે, કોઈને 100 વર્ષ આપ્યા છે, કોઈકને 50 વર્ષ આપ્યા છે, કોઈને 15 વર્ષ જ આપ્યા હશે. વિધિન વોટ ટાઈમ ટુ ડૂ? ફિક્સ, એમાં કોઈ પણ વધારે ઓછું. કોરોનાની રસી મળે તો વળી 5 વર્ષ વધારે જીવે, પણ એ બધું ફિક્સ જ હોય. આપણને એમ લાગે કે આપણે જીવી ગયા એમ, પણ બધું લગભગ ફિક્સ હોય. અને વોટ ક્વોલિટી વી વોન્ટ એ ભગવાનને કહી દીધું છે. એકાંતિક ભગત થવાનું છે. હલો, એકાંતિક ભક્તિ કરી નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એ ક્વોલિટી અચીવ કરવાની છે. આટલું આપણને કહી દીધું પછી તમારે હાઉ ટુ ડૂ, કેવી રીતે કરવું એ તમે વિચારો, અને હુ વિલ ડુ એ તમે વિચારો. તો બીજા કે એમ તો હજી અમને 2-3 ક્વેશ્ચન છે કે તો કે શું કોઈ પણ કંપનીની અંદર યુનિફોર્માલિટી થાય એમના માટે અને એક સિસ્ટમ પ્રમાણે ચાલે એમના માટે, એમના કરતાંય વિશેષ કે દરેક વ્યક્તિ ઇક્વલી ટ્રેઇન હોય તો તમને બધી જ જગ્યા પર ઇક્વલ એક્સપિરિયન્સ થાય. કારણ કે કસ્ટમર છે એ જ્યારે એપ્રોચ કરે તો એને એ જ ક્વોલિટી, તમારે જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી માટે તમારે એને ટ્રેનિંગ તો આપવી પડશે કે નહીં આપવી પડે? બધા કાંઈ વેલ ટ્રેન તો હોય નહીં. તો કે હા, ટ્રેનિંગ આપવી પડે ને. પછી તમારે એ જે ક્વોલિટી જોઈએ છે એ ક્વોલિટી કેવી રીતે આવશે એની કાંઈક ગાઈડલાઈન હોવી જોઈએ કે નહીં? તો કે હા, હોવી જોઈએ ને. તો ભગવાન કે એ અમે તૈયાર કરી રાખી છે, શાસ્ત્ર તમામ છે, એ ગાઈડલાઈન છે, કયા પ્રમાણે કરવાનું, કેમ કરવાનું, બધું જ ડિસ્ક્રિપ્શન ભગવાન આપી ગયા છે. અને સૌથી પહેલાં સૃષ્ટિની શરૂઆત તો પછી થઈ, એમના પહેલાં ગાઈડલાઈન તૈયાર થઈ ગઈ હતી. બ્રહ્માજી આમાં જ આવ્યું ને કે ભગવાને બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું, પહેલાં ગાઈડલાઈન આપી, એના પછી ટ્રેનિંગ. હાલો ગાઈડલાઈન તૈયાર પણ ટ્રેનિંગ. બસ સંતો અને સત્સંગ છે એ ટ્રેનિંગ. સંતો બધા ટ્રેનિંગ આપે છે દરરોજ સવારમાં, કથા વાર્તા આ તે બીજું ત્રીજું, મોટિવેશનલ સ્પીકરને બોલાવી બોલાવીને કરે છે કે નહીં? ક્યારેક ક્યારેક જો આપણે આજે નારદજી દ્વારા સાંભળીએ છીએ, ક્યારેક નરનારાયણ ઋષિ દ્વારા સાંભળીએ છીએ, આ બધા મોટિવેશનલ સ્પીકર્સ છે આપણા, એ બધા કહી જાય છે. અને એ પ્રમાણે સંતો ક્યારેક ક્યારેક, ક્યારેક ક્યારેક નહીં દરરોજ, પણ હવે આપણે કેટલા ટ્રેન થઈએ છીએ એ આપણા ઉપર ડિપેન્ડ છે. એટલે આટલી સ્વતંત્રતા ભગવાન આપે છે, અને એ આપ્યા પછી આપણે કેટલું રિઝલ્ટ આપીએ અને કેટલું કરીએ એ લેખાજોખા ભગવાન પછી સમજી લે, એટલે વળી પાછો કંટ્રોલ થઈ જાય. મોડેલ પણ આપે છે કે આ ક્વોલિટી ને આ મોડેલ કઈ, રાઈટ? રોલ મોડેલ પણ આપે છે. બધી જ સિસ્ટમ ભગવાને ગોઠવી દીધેલી છે, અને એમ છતાંય તે એમના દ્વારા જો સ્વતંત્રતા ન આપવામાં આવે તો એ પોતે એક્સેલ ન થઈ શકે, વધારેમાં વધારે પ્રોગ્રેસ ન કરી શકે, પ્રગતિ ન કરી શકે, એટલા માટે ભગવાન એમને સ્વતંત્રતા આપે છે. બીજું, પ્રારબ્ધના વગેરેના કર્મો જે ચાલ્યા આવે છે એ કર્મોના આધારે એમને અમુક તો ભોગવવાનું જ છે, પાછું ભગવાન એના ઉપર નિયંત્રણ કરે તો બિચારાને કાંઈ સ્કોપ જ ન રહ્યો કે આ બધાએ પ્રારબ્ધને વોશ આઉટ કરી અને પોતે આગળ હાલવું, એવો તો સ્કોપ જ નહીં રહે. એટલે ભગવાન છે એમને એટલું બધું ઇન્ટરફિયરન્સ નથી કરતા, એમને એમની સ્વતંત્રતા છે એ છીનવતા નથી. ટાઈમ પૂરો થાય પછી રિપોર્ટ માગે, અને પછી જે કાંઈ ગાઈડલાઈન આપવાની વળી પાછી આપે, અને એ પ્રમાણે રિઝલ્ટ હોતે આપી દે. વર્ષ કંપનીની અંદર પૂરું થાય એટલે દરેક એમ્પ્લોય એમને કેટલું ઇન્ક્રીમેન્ટ મળશે એમના પરફોર્મન્સના આધાર ઉપર મેનેજર બધા નક્કી કરે, કરે કે નહીં? પણ વર્ષ પૂરું થાય ત્યારે, કાંક જે કાંઈ ટાઈમ પિરિયડ રાખ્યો હોય એ પ્રમાણે થાય ત્યારે. એવી જ રીતે અહીંયા ભગવાન 80 વર્ષનું પેકેજ આપેલું છે કે 100 વર્ષનું પેકેજ આપેલું છે, એના પછી ભગવાન છે એ એનાલિસિસ કરે છે કે 80 વર્ષની અંદર તમે કેટલું ઉકાળ્યું. હવે બાકી રહ્યું છે એ આગળનું પતાવો કે હાલો આવડે બીજું એક પેકેજ, અને એમની અંદર પતાવજો એ ભગવાન છે એ આવી રીતે નિયંત્રણ કરે છે. એટલે મારી મરજી વિનારે કોઈથી તરણું પણ નવ તોડાય એ વાત પણ એટલી જ સત્ય છે. જીવ ઈશ્વર અક્ષર સુધી તમામ એ બધા જ પાછા ભગવાનના નિયંત્રણમાં છે, અને એમાંથી પાછી કોઈને પણ એવી તાકાત નથી કે પોતાની સ્વતંત્રતાનો એટલો બધો દુરુપયોગ કરે કે ભગવાનને પણ ચેલેન્જ આપી શકે, એટલી તાકાત કોઈની પણ નથી. ને જો કોઈ એવી રીતે કરવા જાય, યોગ્ય રીતે કરતા હોય તો ભગવાન પ્રોત્સાહન આપે, પણ અયોગ્ય રીતે કરવા જાય તો પાછા ભગવાન તરત જ એને અવતાર ધારણ કરી અને એનો નાશ કરે છે. એટલે ભગવાનનું નિયંત્રણ તો પાછું રહે છે, તો ઇન્ટરફિયરન્સ કરે પણ ખરા. હિરણ્યકશ્યપુએ કહ્યું કે હું ભગવાન છું અને મારી માળા કરો, તો ભગવાનને તરત જ આવવું પડ્યું. પ્રહલાદજીને દુખવા ભગવાનને આવવું પડ્યું. એવી જ રીતે ભગવાનના ભક્તને જ્યારે પણ ક્યાંય કોઈ ઇન્ટરફિયરન્સ કરે, ભગવાન એ સહન ન કરી શકે અને ભગવાન છે એને આવવું પડે છે. એટલે આવી રીતે ભગવાનનું નિયંત્રત્વ છે. દિવ્ય મૂર્તિ સર્વનિયંતા એવા ભગવાન એ કેવી રીતે પ્રસન્ન થાય છે? તો કે દિવ્ય મૂર્તિમ તમિષાનમ તપસે કાંતિકેન ચ યહ પ્રિણયતિ ધર્મેણ સ ધન્યતમ ઉચ્યતે. તપ અને એકાંતિક ધર્મથી એ દિવ્ય મૂર્તિ એવા ભગવાનને જે પ્રસન્ન કરે છે એ ધન્યતમ, સુપરલેટિવ ડિગ્રી વાપર્યો, અતિશય ધન્યભાગી છે, અતિશય બળભાગી છે કે એકાંતિક ધર્મથી અને તપથી એ ભગવાનને પ્રસન્ન કરે છે. બે સાધન કયા એ ભગવાનને રાજી કરવાના? કયા કયા? તપ અને એકાંતિક ધર્મ. આગળ કહે છે, તસ્માત ત્વમપિ દેવર્ષે ધર્મેણ એકાંતિકેન તમ આરાધયન ઇવે ઇહ એવ અંગ કિંચિત કાલમ તપઃ કુરુ. હે નારદજી, હે દેવર્ષિ, તમે ભગવાન એકાંતિક ધર્મથી પ્રસન્ન થાય છે એટલા માટે તમે પણ થોડોક સમય અહીંયા રહી, તપ કરી, એકાંતિક ધર્મની સાધના કરી અને એ ભગવાનને તમે પણ પ્રસન્ન કરો, એ ભગવાનની આરાધના કરો. અને જ્યારે તપથી અંતઃકરણ અતિશય શુદ્ધ થશે, ભગવાન તપસ્વી છે ને, તપની મૂર્તિ છે, એ તપથી જ્યારે તમારું અંતઃકરણ અતિશય શુદ્ધ થશે ત્યારે એ જે ભગવાન છે સતપતિ, સત્યપતિ એવા જે ભગવાન, એમનો જેવો મહિમા મેં અત્યાર સુધી કહ્યો તમને, એ તમામ મહિમા તમને એ વખતે જેવો છે એવો યથાર્થ જણાશે. અત્યારે તમને જે જણાણો એ શબ્દ માત્ર છે, જે આપણને જણાણો એ શબ્દ માત્ર છે. યથાર્થ મહિમા એ આપણે જ્યારે એને ઇક્વલન્ટને, એની સામ્યતાને પ્રાપ્ત કરીએ, એમના યોગ્ય અધિકારી થઈએ ત્યારે એ જણાય, ત્યારે એનું રિયલાઇઝેશન થાય. આ છોકરાઓ છે ને, એ આઠમા ધોરણમાં ભણતા હોય ત્યારે એને ગ્રેવિટેશન ફોર્સ એના વિશે ભણવાનું આવે, તો એ ભણતા હોય ત્યારે એને કંઈ ખબર ન હોય, બહુ બહુ તો એક્ઝામ્પલ આપીને સમજાવે કે આમ દડો નાખ્યો ને દડો નીચે આવ્યો ને પથ્થર નાખ્યો ને પથ્થર નીચે આવ્યો ને ગ્રેવિટેશન ફોર્સથી ગુરુત્વાકર્ષણથી આવ્યું, આટલું એને ખાલી સમજાય, એમ રિયલાઇઝ ન થયું હોય. ઓકે, પછી એના એ થોડા મોટા થાય, બિઝનેસ ધંધામાં જાય, એટલે થોડું એને વધારે પ્રેક્ટિકલ નોલેજ થાય કે ક્યાંક નાનો મોટા કામકાજ હોય, બીજું ત્રીજું હોય, તો બે ચાર પાંચ જણા છે એ ખેંચાઈ આવે, ગુણોથી ખેંચાણા હોય કે બીજા ત્રીજાથી ખેંચાણા હોય, બિઝનેસની અંદર પાર્ટનરશિપ કરે, ખેંચાઈને આવે. ઘણા માણસો જે હોય એની આજુબાજુ માણસો ફરતા જ હોય એમ, પછી પૂછે કેમ, તો કે બસ માણસો છે એટલે અમારું કામ હાલે છે. એના કરતાં મોટા થાય, પછી વળી લગ્ન થાય ને વળી થોડું ઘણું ડિસ્પ્યુટ થાય, નોખા પડે, એટલે પછી વળી પાછો ગ્રેવિટેશન ફોર્સ રિયલમાં સમજાય કે મળું ભારે કર્યું, જેવું સુખ હતું એવું ને એવું જ દુઃખ થઈ ગયું. આ બધા પ્રેક્ટિકલ છે, સમજાતા વાર લાગશે, કારણ કે ગુરુત્વાકર્ષણને નાને બેને મેચ કરવાનું પ્રેક્ટિકલ લાઈફમાં. પણ સુખનું આકર્ષણ છે એના આધારે માણસને એ દૂર થયું એટલે દુઃખ થયું. એવી જ રીતે આપણે જેટલું પણ શાબ્દિક સમજીએ છીએ ભગવાનનો મહિમા, એ બધો હજી તો શબ્દ માત્ર છે ને, આપણને શબ્દોના આધારે ગોખાણું. પણ ધીરે ધીરે ધીરે ધીરે એનું મનન કરતા જઈએ, એનો નિધિધ્યાસ કરતા જઈએ, તપથી ભગવાનને રાજી કરતા જઈએ, તપથી જ્યારે અંતઃકરણ શુદ્ધ થતું જાય ત્યારે એમનું રિયલાઇઝેશન થતું જાય કે નહીં, ધીસ ઇઝ રાઇટ. અને રિયલાઇઝેશન છે એ જ સાક્ષાત્કાર છે. નવમા દસમાવાળા છોકરા હોય તો એમને બાપની પડી ન હોય, ખાલી હોય તો એટલી જ કે ખીજાવા ન જોઈએ, આપણી વીકનેસ છે ત્યાં સુધી પહોંચવી ન જોઈએ. આઠમા સુધી હોય થોડું થોડું, પણ એમના પછી ઘટી જાય. કોલેજમાં આવે એટલે કોક હોય ઋષિક અને તાપસ જેવા કે મમ્મી પપ્પા કેમ કરે વળી, અને કોલેજ પૂરી થઈ જાય પછી લગ્ન થાય એટલે હાવ નોખા કે હવે આપણે અલગ ફ્લેટ રાખીને રહેવા જવું છે. એમને મા બાપની વેલ્યુની ખબર ન પડે. પછી એમને ત્યાં એક નાનકડો ટીન્યો આવે, અને એ ધીરે ધીરે એના 4-5 વર્ષ પછી મોટો થાય અને પછી એની અંદર બધા લક્ષણો દેખાવા માંડે કે શ્રીમાન છે એ આ બાજુની દિશામાં જાય છે, હવે આને કેમ નાથવા. પછી અમને જે ટ્રેનિંગ આપવાની શરૂઆત થાય ત્યારે અમને રિયલાઇઝ થાય કે મારા પપ્પા કેવી રીતે ટ્રેનિંગ આપતા હતા, તો કંઈક આવું કંઈક કરીએ અમને. એ વખતે અમને વળી પાછા પપ્પાનો મહિમા સમજાય, રિયલાઇઝેશન અત્યારે થયું. ત્યાં સુધી જે પણ પપ્પા હતા, ફિઝિકલી હતા, પપ્પાની સાથે રહેતા હતા, પપ્પા થકી બધું હતું, પપ્પા થકી લગ્ન કર્યા, બધું કર્યું, તો એ પપ્પાનો યથાર્થ મહિમા સમજાણો હલો નહીં. પણ જે દિવસે છોકરાઓએ હાથ જોડાવી દીધા અને પછી અમને કંટ્રોલ કરવાનો થયો તે દિવસે અમને પપ્પાનો યથાર્થ મહિમા સમજાય. એવી જ રીતે આમની અંદર પણ જ્યારે એ સામ્યતાને પામે, એટલી ભૂખ જાગે અને એટલે સુધી પહોંચે ત્યારે ભગવાનનો જેવો છે એવો મહિમા છે એ સમજાય છે. સર્વાર્થ સાધનમ વિદ્ધિ તપસ્તદ હૃદયમ મુને. હે મુને, તમામ જેટલા પણ કલ્યાણને માટે સાધન કહ્યા છે એ સાધનને સિદ્ધ કરનારું, એમના અર્થને સિદ્ધ કરનારું એટલે કે અલ્ટિમેટ ડેસ્ટિનેશનને પ્રાપ્ત કરાવનારું જો કોઈ હોય તો તપ છે. તપને તમે જાણો અને તપ ભગવાનનું હૃદય છે. આવું કહ્યું મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે તપ, તપે કરીને ભગવાનને રાજી કરવા, કારિયાણીના 10મા વચનામૃતમાં. નિષ્કુળાનંદ સ્વામીએ એવું લખ્યું, તપ જેવું વાલું છે વાલમને, એવું બીજું કંઈ નથી. એકાદશીના દિવસે 11 વાનાના થાળ આપણે મહારાજને ધરાવીએ ત્યારે ઘડીક વાર યાદ કરવાનું કે આપણે તપ કરતાં કરતાં ભગવાનને રાજી કરીએ છીએ. હલો, આવું સરસ તપ કરતાં દરરોજ તો 2-4 વાના જ હોય, રોટલી શાક દાળ ભાત. એકાદશી હોય તે દિવસે તપ કરવાનું હોય એટલે થોડા 11 એમ. એક ભગવાનના ભગત હતા ને, ચાંદ્રણ કરતા હતા, અને એક બીજા ભગવાનના ભગત હતા, એ ફૂલ ઠાંસી ઠાંસીને જમતા હતા. એટલે ચાંદ્રણ કરનારા ભગતે ઓલા ભગતને પૂછ્યું કે ભગત થોડું કંઈક દેહ દમન કરવું જોઈએ, તો મહારાજ રાજી થાય. બિચારા પ્રેમથી કહ્યું તો કે તમે ભૂખ્યા રહીને દેહને કષ્ટ આપો છો અને હું પરાણે બધું આમ આટલે સુધી ધરબી દઉં, પછી જે દેહને કષ્ટ પડે પચાવવાનું એમ આપીને હું કષ્ટ આપું છું. મૂળ તો આપણો પર્પઝ એક જ છે, શરીરને કષ્ટ પડવું જોઈએ એટલે ભગવાન રાજી થાય, અને શરીરથી નોખું પડાય. શરીરમાં કષ્ટ આવે એટલે શરીરથી આપણે નોખા પડીએ. પણ તપે કરીને જે ભગવાન રાજી થાય છે એમાં, અને એવી રીતે શરીરને જે કષ્ટ આપે છે, એ બંનેની વચ્ચે જમીન આસમાનનો ફરક છે. શું ફરક છે? તો કે જેટલા પણ ભોગો ભોગવવાના છે એ ભોગવીએ એટલે શરીરની જેટલી પણ શક્તિ છે, આત્માની શક્તિ છે, અંતઃકરણની શક્તિ છે, તમામ શક્તિ એ ભોગને ડાયજેસ્ટ કરવામાં એમાં વપરાઈ જશે. જ્યારે શરીરના નિભાવરૂપ જ આહાર, તપનો અર્થ એવો છે કે એકદમ ભૂખ્યા મરી જાવ એવો નથી, વિહિત ભોગ સંકોચ, કે આપણે જેટલી ભૂખ છે એના કરતાં 2 કોળિયા ઓછો, આ મોટામાં મોટું તપ. ભૂખ લાગી છે એના કરતાં 2 કોળિયા ઓછું, એટલે શરીરને સમયે સમયે બધું પાચન થઈ જાય અને બાકીની જે શક્તિ વધે. એકાદશીના દિવસે જો ઉપવાસ કરીએ અને બધી જ નિરાશ થઈ જાય એટલે ઇન્દ્રિયો અંતઃકરણ છે ને એ બધા શાંત થઈ જાય, શુદ્ધ થાય. અને જેટલા એ શાંત થાય, જગતના ભાવમાંથી વિરામ પામે, એટલું જ આપણને પરમાત્માની અંદર અનુરાગ થાય, પરમાત્માના સ્વરૂપની અંદર આપણા ચિત્તને ઇન્દ્રિયો અંતઃકરણ છે ચોંટે, અને એ ઇન્દ્રિયો અંતઃકરણની શક્તિ એ પરમાત્માના સ્વરૂપ તરફ વહે. તો મહારાજે કહ્યું કે 20 કોષનો પ્રવાહ જેવી રીતે જતો હોય અને જેમ એમને વિશે જોર જણાય, એક નદીના જેવો પ્રવાહ થઈ જાય અને એમાં તત્કાળ સિદ્ધિ થાય, એવી જ રીતે આપણા તમામ ઇન્દ્રિયો અંતઃકરણ જો શાંત થાય અને એમની શક્તિ છે એ ભગવાનના સ્વરૂપ બાજુ વહે, તો ભગવાન છે એમનો આવિર્ભાવ અવશ્ય થાય. એટલા માટે તપ છે એમને ભગવાને એવું કહ્યું કે એ સર્વાર્થ સાધન સિદ્ધિ છે. તમામ સાધન એમાં શ્રેષ્ઠ સાધન કોઈ હોય, તમામ અર્થ એમને પ્રાપ્ત કરાવનારું કોઈ હોય તો એ તપ છે. પછી આગળ પણ ભગવાને કહ્યું, ના તપ્ત ભૂરી તપસા સવશીક્રિયતે પ્રભુ, જે તપથી અતિશય તપથી તપેલા નથી એ ક્યારેય ભગવાનને વશ કરી શકતા નથી. ભગવાનને વશ કરવા માટે પણ તપની જરૂર છે. મહારાજે આમ તો કહ્યું કે સત્સંગે કરીને જેવો હું વશ થાઉં છું તેવો જપ તપ વ્રત આદિકથી નથી થતો, પણ અહીંયા નરનારાયણ ભગવાન એવું કહે છે કે તપથી તપે એને જ ભગવાન વશ થાય, કારણ કે આ માર્ગ જે છે એ આત્માને પરમાત્માના રિયલાઇઝેશનનો માર્ગ છે, એટલા માટે અહીંયા તપને પ્રાધાન્ય આપ્યું. સ્કંદ ઉવાચ, એવ મુક્તો ભગવતા નરનારાયણેન સહ પ્રીતસ્તપઃ કર્તુમ ઇચ્છન તમુવાચ મહામતિ. આવી રીતે ભગવાન નરનારાયણે નારદ મુનિને વાત કરી અને એના થકી નારદ મુનિને અતિશય આનંદ થયો અને નારદ મુનિના હૃદયની અંદર પણ તપ કરવાની ઈચ્છા થઈ. મહામતિ એવા નારદ મુનિએ તપ કરવાની ઈચ્છા કરી. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય નારદ નારાયણ સમાગમે એકોનવિંશો અધ્યાય અથ વિંશતિ અધ્યાય. નારદ ઉવાચ, ભગવન બ્રૂહિ મે ધર્મમ એકાંતમ તવ સંમતમ પ્રિયતે યેન વિશ્વાત્મા વાસુદેવસ્ય સર્વદા. વિષ્માધ્યાયની પ્રારંભમાં નારદજી નરનારાયણ ભગવાનને પૂછે છે, હે ભગવાન બ્રૂહિ મે ધર્મમ એકાંતમ તવ સંમતમ, તમારા જેવા પવિત્ર ઋષિમુનિઓ, તમારા જેવા અવતારી પુરુષો, એમણે જે એકાંતિક ધર્મ કહ્યો, તપ કરવાની ઈચ્છા એ તો ખબર પડી ગઈ, બે સાધન કયા હતા, તપથી અને એકાંતિક ધર્મથી ભગવાન પ્રસન્ન થાય છે, રાજી થાય છે. તો તપ તો ખ્યાલ છે, પણ એકાંતિક ધર્મ એ શું છે કે જેના થકી વાસુદેવ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન એ પ્રસન્ન થાય છે, તો એ એકાંતિક ધર્મ એમનું લક્ષણ મને કહો. અને જ્યારે આવું ભગવાન નરનારાયણને નારદજીએ પૂછ્યું ત્યારે નારાયણ ભગવાન અતિ પ્રસન્ન થયા. એમણે કહ્યું કે સાધુ પુરુષમ ત્વયા બ્રહ્મન, હે બ્રહ્મન તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો. આગળ જે વાત ચાલી આવતી હોય એના અનુસંધાને જિજ્ઞાસાપૂર્વકનો પ્રશ્ન થયો ને કે એકાંતિક ધર્મ શું છે, અને એના આધારે એમની મુમુક્ષુતા છે એ પણ બહાર નીકળી આવી કે અમને ખ્યાલ આવી ગયો, પકડી લીધો, પોઈન્ટ પકડી લીધો, ઘણી બધી વાત થઈ, મુદ્દો પકડાઈ ગયો. એટલે નરનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા અને પછી આગળ બોલ્યા, મતિસ્તે વિમલા કિલ, તમારી બુદ્ધિ અતિશય નિર્મળ છે, તમારી મતિ અતિશય નિર્મળ છે, એટલે તમને આ પકડાણું, નહીંતર આપણને કથામાંથી પણ ઘણી વખત ઊંધું પકડાઈ જાય. અમારા મનીષ ભગત છે ને, એ તો એમ જ કહેવાના છે કે સ્વામી તમે કીધું ને એ જ પ્રમાણે સેકન્ડ ઉપાયથી અમે દેહને કષ્ટ આપીને ભગવાનને રાજી કરવાના છે. એ વિશુદ્ધ મતિ હોય, નિર્મળ મતિ હોય તો આવું પકડાય. આવું એટલે કે મનીષભાઈ પકડ્યું એવું નહીં, નારદજીએ પકડ્યું એવું એમ. આ તો જસ્ટ વાત છે, મનીષભાઈ તો બહુ સારા ભગત છે. નરનારાયણ ભગવાન આગળ કહે છે, મયિ સ્નિગ્ધાય ભક્તાય તુભ્યમ ગુહ્યમ અપિ બ્રુવે, મારે વિશે તમને અતિશય હેત છે, એટલે આનું પણ રહસ્ય, એકાંતિક ધર્મનું રહસ્ય પણ હું તમને કહું છું. આ જે એકાંતિક ધર્મ છે એમની વાત કલ્પના આદિમાં, એટલે કે કલ્પની શરૂઆતના ભાગમાં મેં દક્ષ પ્રજાપતિના દોહિત્ર એટલે દીકરીના પુત્ર વિવસ્વાનને મેં કહી છે. અને એ જ એકાંતિક ધર્મની વાત, સૂર્ય વિવસ્વાન એટલે, એ જ એકાંતિક ધર્મની વાત હું તમને કહું છું, એ સનાતન ધર્મ છે. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એમના થકી યુક્ત અને એકાંતિક અનન્ય ભક્તિ, અનન્ય ભક્તિ એવો શબ્દ વાપર્યો છે, એમના થકી ભગવાનને પ્રસન્ન કરવા, એ જ એકાંતિક ધર્મ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અનન્ય ભક્તિ થકી ભગવાનને પ્રસન્ન કરવા એ જ એકાંતિક ધર્મ કહ્યો છે. એના આવા એકાંતિક ધર્મ થકી જ ગોલોકને વિશે, અક્ષરધામને વિશે નિવાસ કરી રહેલા એવા પુરુષોત્તમ નારાયણ એ પ્રસન્ન થાય છે અને ભક્તના તમામ મનોરથોને પૂર્ણ કરે છે. આટલી જ્યાં નરનારાયણ ભગવાનને વાત કરી એટલે નારદજીએ વળી પાછું પૂછ્યું, નારદ ઉવાચ, લક્ષણાનિ બુભુત્સામી સ્વધર્મા દેહ પૃથક પૃથક. હે પ્રભુ, તો જે ચાર વાના છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અનન્ય ભક્તિ, તો આ ચારેય ધર્મ જેમાં આદિ છે એ ચારેયના પૃથક પૃથક લક્ષણો કહો. જે શાસ્ત્રોની અંદર કહ્યા હોય, તમારા જેવા ઋષિમુનિઓ પુરુષોએ પ્રવર્તન કર્યા હોય, એ બધા લક્ષણોને હું જાણવા માટે ઉત્સુક છું. એમનું મૂળ છે તમે જાણો છો, અને સનાતન ધર્મ એમનું તમે યથાર્થ અમને જ્ઞાન કરાવો, સ્વધર્મનું જ્ઞાન કરાવો. આવી રીતે નારદજીએ નરનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે. હવે એ એકાંતિક ધર્મમાં પ્રથમ પાસું જે ધર્મ છે એમના વિશે નરનારાયણ ભગવાન નારદજીને આવતીકાલથી આગળ વાત કરશે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેવી રીતે નારદજી છે એમણે તપ અને એકાંતિક ધર્મથી ભગવાનને પ્રસન્ન કરવા માટે મુમુક્ષુ ભાવે પ્રશ્ન પૂછી અને એ જ્ઞાનને પ્રાપ્ત કરી, એવી જ રીતે આપણે પણ એ જ્ઞાનને પ્રાપ્ત કરી અને ભગવાનને રાજી કરી શકીએ એવું આપણને બળબુદ્ધિ અને પ્રેરણા મળે એટલી પ્રાર્થના સાથે. સહજાનંદ સ્વામી મહારાજની જ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.